श्री नारद पुराण उत्तर भाग अध्याय 109 रुक्मांगद धर्मांगद संवाद। धर्मांगद नो प्रजाजनों ने उपदेश अने प्रजापालन तथा रुक्मांगद नो राणी संध्यावली साथे वार्तालाप। श्रौती कहे छे, महाराज रुक्मांगदे मनुष्य लोकना उत्तम भोग भोगवता रहीने नाना प्रकारे पीतांबरधारी भगवान श्री हरिनी आराधना करी। विप्रगण, યુદ્ધમાં પરાક્રમથી સુશોભિત થનાર શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો અને વૈવસ્વત યમને જીતીને યમલોકનો માર્ગ સૂનો કરી દીધો। વૈકુંઠનો માર્ગ મનુષ્યોથી ભરી દીધો અને યોગ્ય સમય જાણીને પોતાના પુત્ર ધર્માંગદને બોલાવીને કહ્યું, બેટા તમે પોતાના ધર્મ પર અચલ રહીને પોતાના પરાક્રમ વડે આ ધન ધાન્યથી સંપન્ન પૃથ્વીનું બધી રીતે પાલન કરો। પુત્ર સમર્થ હોવા છતાં જે તેને રાજ્ય સોંપતો નથી તે રાજાનો ધર્મ અને કીર્તિનો અવશ્ય નાશ થઈ જાય છે। પોતાના શક્તિશાળી પુત્ર વડે જો પિતા સુખી ન હોય તો તે પુત્રને ત્રણેય લોકમાં અવશ્ય પાપી જાણવો જોઈએ। પિતાનો ભાર હલકો કરવામાં સમર્થ હોવા છતાં પણ જે પુત્ર તે ભારને સંભાળતો નથી તે માતાના મળમૂત્રની જેમ પેદા થયો છે। પુત્ર તે છે જ્યાં પૃથ્વી પર પિતાથી પણ અધિક ખ્યાતિ પ્રાપ્ત કરે છે। જો પુત્રના અન્ય જન્ય દુઃખથી પિતાને રાતભર જાગવું પડે તો તે પુત્ર એક કલ્પ સુધી નરકમાં પડી રહે છે। જે પુત્ર ઘરમાં રહીને પિતાની પ્રત્યેક આજ્ઞાનું પાલન કરે છે તે દેવતાઓ દ્વારા પ્રશંસિત થઈને ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે। પુત્ર, હું પ્રજાની રક્ષા માટે નાના પ્રકારના કર્મોમાં આસક્ત રહ્યો, પ્રજાપાલનમાં વ્યસ્ત રહીને મેં કદી ભોજન અને શયનની પરવા કરી નથી। કેટલાક લોકો શિવની ઉપાસનામાં તત્પર રહે છે, કેટલાક લોકો ભગવાન સૂર્યના ભજન ધ્યાનમાં વ્યસ્ત છે, કોઈ બ્રહ્માજીના પથ પર ચાલે છે અને બીજા લોકો પાર્વતીજીની આરાધનામાં સ્થિત લાગેલા હોય છે કેટલાક લોકો સવાર સાંજ અગ્નિહોત્રના કાર્યમાં લાગેલા હોય છે। બાળક હોય કે યુવાન, વૃદ્ધ હોય કે ગર્ભવતી સ્ત્રી, કુમારી કન્યા, રોગી પુરુષ અથવા કોઈ કષ્ટથી વ્યાકુળ મનુષ્ય, આ બધા ઉપવાસ કરી શકતા નથી। આ પ્રકારની વાતો જેમણે કહી તે બધાની વાતોનું મેં બધી રીતે ખંડન કર્યું અને ઘણા દિવસ સુધી પુરાણમાં કહેલા વચન દ્વારા પ્રજાના સુખ માટે તેમને વારંવાર સમજાવ્યા। વિદ્વાનોને શાસ્ત્ર પદ્ધતિથી સમજાવીને, મૂર્ખાઓને દંડ વગેરે દ્વારા કાબૂમાં કરીને હું એકાદશીના દિવસે બધાને નિરાહાર રાખતો આવ્યો છું। વત્સ, પોતાના હોય કે પરાયા, કદી કોઈને દુઃખ આપવું ન જોઈએ। જે રાજા પ્રજાની રક્ષા કરે છે તેને પુરાણોમાં અક્ષય લોકની પ્રાપ્તિ થવાનું બતાવવામાં આવ્યું છે। તેથી સૌમ્ય, હું પ્રજાને માટે સદા કર્તવ્ય પાલનમાં લાગેલો રહ્યો, પોતાના શરીરને વિશ્રામ આપવામાં મને કદી સમય મળ્યો નથી। બેટા, મને કદી મદિરાપાન કે જુગાર રમવાની ઈચ્છા થતી નથી। વત્સ, આ દુર્વ્યસનમાં ફસાયેલો રાજા શીઘ્ર નષ્ટ થઈ જાય છે। પુત્ર, તમારા પર રાજ્યનો ભાર મૂકીને હું પ્રજાજનોના રક્ષાર્થે શિકાર માટે જવાની ઈચ્છા રાખું છું અને બહાને અનેકાનેક પર્વત, વન, નદી અને વિવિધ સરોવરો જોવા ઈચ્છું છું। ધર્માંગદે કહ્યું, પિતાજી, હું તમારા રાજ્યના ભારે ભારને આજથી પોતાના ઉપર લઈ લઉં છું। તમારી આજ્ઞાનું પાલન કરવા સિવાય મારા માટે બીજો કોઈ ધર્મ નથી। જે પિતાની વાત માનતો નથી તે ધર્મ પાલન કરવા છતાં પણ નરકમાં પડે છે, તેથી હું તમારી આજ્ઞાનું પાલન કરીશ। આમ કહીને ધર્માંગદ હાથ જોડીને ઊભા રહ્યા। તેમના વચન સાંભળીને રાજા રુક્માંગદ બહુ પ્રસન્ન થયા। તેમણે પ્રજાની રક્ષા માટે મૃગિયા માટે વનમાં જવાનો નિશ્ચય કર્યો અને પુત્રની અનુમતિ પ્રાપ્ત કરી લીધી। આ વાતને જાણીને ધર્માંગદે પ્રસન્નતાપૂર્વક પ્રજાજનોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું, પ્રજાજનો, પિતાએ મને તમારા લોકોનું પાલન અને હિત સાધન માટે નિયુક્ત કર્યો છે। સર્વથા ધર્મપાલનની ઈચ્છા રાખનારા મારા જેવા પુત્રે પિતાની આજ્ઞાનું સદા પાલન કરવું જોઈએ। પુત્રને માટે પિતાના આદેશનું પાલન કરવા સિવાય બીજો કોઈ ધર્મ નથી। હવે હું દંડ ધારણ કરીને રાજાના પદ પર સ્થિત થયો છું। મારી હયાતીમાં અહીં ક્યાંય યમરાજનું શાસન ચાલશે નહીં। એવું સમજીને તમે બધા લોકોએ ભગવાન ગરુડધ્વજનું સ્મરણ તથા ભગવદ્ અર્પણ બુદ્ધિથી કર્મ કરીને તેના દ્વારા ભગવાન જનાર્દનનું યજન કરવું જોઈએ. સંસારના ભોગો પરથી મમતા ઉઠાવીને, સંસારના ભોગો પરથી મમતા હટાવીને પોતપોતાના વર્ણાશ્રમના વિહિત કર્મ દ્વારા ભગવાનની પૂજા કરવી જોઈએ. એનાથી તમને અક્ષયલોકની પ્રાપ્તિ થશે. હે પ્રજાજનો, આ મેં પિતાજીના માર્ગથી એક અધિક માર્ગ તમને બતાવ્યો છે. બ્રહ્માર્પણ ભાવે કર્મ કરતા રહીને તમે બધા લોકો જ્ઞાનમાં નિપુણ થઈ જાઓ. એકાદશીના દિવસે ભોજન કરવું નહીં, આ પિતાજીનો બતાવેલો સનાતન માર્ગ તો છે જ. આ બ્રહ્મનિષ્ઠારૂપી વિશેષ માર્ગ તમારા માટે મેં બતાવ્યો છે. તત્વજ્ઞાની પુરુષોએ આ બ્રહ્મનિષ્ઠારૂપી માર્ગનું અવલંબન અવશ્ય કરવું જોઈએ, જેથી આ સંસારમાં પુનઃ આવવું પડતું નથી. આ પ્રમાણે સંપૂર્ણ પ્રજાને વિનયપૂર્વક વારંવાર આશ્વાસન આપીને ધર્માંગત તેના પાલનમાં લાગ્યા રહ્યા. તેઓ ન તો દિવસે સૂતા હતા કે ન રાત્રે પણ, તેઓ પોતાના શૌર્યના બળથી પૃથ્વીને નિષ્કંટક બનાવતા રહીને સર્વત્ર ભ્રમણ કરતા હતા. હાથીના માથા પર મૂકેલું તેમનું નગારું દરરોજ વાગતું હતું અને કર્તવ્ય પાલનની જાહેરાત આ પ્રમાણે કરતું હતું. લોકો, એકાદશી સંયુક્ત દ્વાદશી ઉપવાસ કરતા રહીને મમતા રહિત થઈ જાઓ અને નાના પ્રકારના કાર્યોમાં દેવેશ્વર શ્રીહરિનું ચિંતન કરતા રહો. ભગવાન પુરુષોત્તમ જ યજ્ઞ અને ભોગ શ્રાદ્ધના ભોગતા છે. સૂર્યમાં, સુના આકાશમાં તથા સંપૂર્ણ સૃષ્ટિમાં તે જગદીશ્વર ભગવાન વિષ્ણુ વ્યાપ્ત છે. ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગની પણ ઈચ્છા રાખનારા બધા મનુષ્યોને તેમનું સ્મરણ કરવું જોઈએ. એ જ પ્રમાણે પોતાના વર્ણોચિત કર્તવ્ય કર્મનું આચરણ કરતા રહીને પણ ભગવાન માધવનું ચિંતન કરવું જોઈએ. તે ભગવાન પુરુષોત્તમ જ ભોગતા અને ભોગ્ય છે. સર્વ કર્મોમાં તેમને વિનિયોગ, તેમની જ પ્રસન્નતા માટે કર્મનું અનુષ્ઠાન કરવું યોગ્ય છે. આ પ્રમાણે મેઘ ગર્જના જેવી ગંભીર સ્વરમાં ડંકો વગાડીને શ્રેષ્ઠ બ્રાહ્મણ ઉપરોક્ત વાતો દોહરાવ્યા કરતા હતા. બ્રાહ્મણો આ પ્રમાણે ધર્મનું સંપાદન કરીને ધર્માંગદના પિતાએ જ્યારે જાણી લીધું કે મારો પુત્ર મારાથી પણ વધારે કર્તવ્ય પરાયણ છે, તો તેઓ અત્યંત પ્રસન્ન થઈને બીજી લક્ષ્મી જેવા પોતાના ધર્મપત્નીને કહેવા લાગ્યા. સંધ્યાવલી, હું ધન્ય છું તથા શ્રેષ્ઠ વર્ણવાળા દેવી તમે પણ ધન્ય છો, કેમ કે આપણા બંનેનો પુત્ર આ પૃથ્વી પર ચંદ્રમાની જેમ ઉજ્જવળ કીર્તિ વડે પ્રકાશિત થઈ રહ્યો છે. સુંદરી, એ નિશ્ચય છે કે સદાચાર અને પરાક્રમથી સંપન્ન વિનયશીલ તથા પ્રતાપી પુત્ર પ્રાપ્ત થઈ જાય તો પિતાને માટે ઘરમાં મોક્ષ છે. પરંતુ હવે હું પ્રસન્નતાપૂર્વક શિકાર ખેલવા માટે તથા જંગલી પશુઓને મારવા માટે વનમાં જઈશ. વિશાળ લોચને ત્યાં સ્વચ્છંદ વિચરતો રહીને હું જનરક્ષાનું કાર્ય કરીશ. અધ્યાય 109 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.